આનાથી છૂટાશે એવું જાણીએ. આ ના આવ્યું હોત તો છૂટાશ નહીં. માલ હતો જે ઉદય આવ્યો આક્રમ રૂપે, પણ એ પરિશ્રમ છે એવું અમને સમજાઈ ગયું. નહીં એને મેં સંદેહ કે છે, હવે શંકા રહી. માત્ર દ્રષ્ટિ ભૂલ ભૂલ દ્રષ્ટિ નહીં જતી. આટલું જ વાક્ય એમનો અક્રમ સંબંધી છે, પણ આ કઈ જેવું તેવું વાક્ય નથી. કહ્યું છે નહી એ અમલમાં આવી ગયું, એક શબ્દ બાકી નહીં. આ જ્ઞાન પ્રાપ્તિ થી શું થયું? બધું અમલમાં આવ્યું એમને જે કહ્યું. બોલો, તારે જ્ઞાન નું ફળ વેરતી છે? વાંચવાનું જ્ઞાન નું ફળ વાંચવાનું તો બધું ગોખ્યું ગોખ્યા કરવાનું. જ્ઞાન સમજણ પૂર્વક નું જ્ઞાન. દાદા એ કહ્યું ચાલો છે. સત્સંગ ક્યાં ક્યાં હોય? આપને શું લાગે સત્સંગ ક્યાં ક્યાં હોય? શું લાગે છે? એવો ખ્યાલ હું જાણું છું, જે કઈ છે તે હું જાણું છું, અને એ પોતાની જાણપણાથી પછી વર્તે એ સ્વચ્છંદ કહેવાય. એ સ્વચ્છંદ કહેવાય જી, પણ નહીં તો એ સજન તો બહુ મોટો સજન કહેવાય. હું જાણું છું એ તો બહુ મોટો સજન જી, કે જાણે તેને જ આમ કહેવાય. જો કે એ કેવા વારો એ ના આવે. શું કહ્યું? કેવા વારો એ ના આવે કે મેં જાણ્યું. સમય ગયો. હે, એ ફક્ત જ્ઞાની પુરુષ એકલા કે એકલા સમજણ ના પડતી હોય જી. એટલે એમ કે ચોખ્ખા ચોખ્ખા ચોખ્ખા હોનારની દુકાન છે અને મફત છે, એવું કહેવાનું વાંધો નથી જી. પણ બીજા જે હું જાણું છું એમ કે છે, એ તો કેફ છે. ખાલી કેફ છે. જ્ઞાની પુરુષ ના કેફ ના હોય. કેફ ના છે એ તો સતન પ્યોર સતન કહેવાય. સતન એટલે પોતાની મતી એ જ ચાલ્યા કરે છે, પોતાની સમજણ જ ચાલ્યા કરે, પોતાના દાપણ થી જ બધું કામ કરે છે. પોતાની સમજણે પોતાના ડાપણા. ત્યાં આગળ સ્વચ્છંદ નિરોધ કયો? કોને કયો? સાકા આજ્ઞા સિવાય, ગુરુ ની આજ્ઞા સિવાય. જ્ઞાની પુરુષ અગર ગુરુ જે માથે કર્યા હોય એમની આજ્ઞા સિવાય લઘુ લઘુ શું કે છે? લઘુ લઘુ શંકા ના લઘુ કરવાની છૂટ નથી હોતી. પેશાબ કરવાની, પેશાબ કરવા જવું હોય તો આજ્ઞા લઈને જવું પડે. આજ્ઞા લઈને જવું પડે, પોતાની સમજણે ના જઈશ તો આ કાળમાં તો એવું કઈ ખાય નથી. બીજી કેટલીક કેટલીક આજ્ઞાપૂર્વક ચાલવું જોઈએ. આજ્ઞાપૂર્વક સીધી પ્રત્યક્ષ આજ્ઞા, તો પરોક્ષ આજ્ઞા ના ચાલે. પ્રત્યક્ષ આજ્ઞા પરોક્ષ આજ્ઞા ચાલે નહીં, તારી સમજણે ચાલુ હોય તો. આજ્ઞામાં આવી નહીં છે પણ તારી સમજણે ચાલુ. સમજણ બહુ ડખો છે ને, બધો ડખો જ સમજણ, પોઈઝનસ થઈ જાય. સમ્યક તો થવું હેલું નથી, અને વિદ્યાર્થી છે ને વાળી પોઈઝનસ કહેવાય. એટલે ભગવાને ના કહ્યું છે કે પોઈઝનસ વાણી સાંભળશો નહીં, જોખમ છે. અને સમકીતી બીજા શાસ્ત્ર વાંચે તો એને તો એને સંયુક્ત પરિણામ પામે, હોબરના સંયુક્ત પરિણામ પામે. દાદા અક્રમ ની અંદર પાંચ આજ્ઞા જે આપી આપે આપી એ પાંચ આજ્ઞા એ જ ગુરુ ની આજ્ઞા, અને એ આજ્ઞા સિવાય બિલકુલ વર્તવું નહીં એટલે પછી સ્વચ્છંદ રહે નહી. સ્વચ્છંદ રહેતો જ નહીં કોઈ વચ્ચે વચ્ચે પાડે તો સ્વચ્છંદ નહીં રહેતો. આખો આખો માર્ગ જ એવો સ્વચ્છંદ વગર નો માર્ગ, મારી હાજરી છે એટલે મારી હાજરી ના હોય તો સ્વચ્છંદ થઈ જાય, પછી સ્વચ્છંદ થઈ જશે. કે દાદા આવું કેતા હતા અને દાદા કેતા હું આમ સમજો છું, બરોબર છે એ હાજરી છે ત્યાં સુધી. એટલે મને પૂછવા તમારું શ્રીમંદર સ્વામી ને ખરું, પણ તમારી મૂર્તિ તો મૂકવી જ પડે ને કે છે. ના મારે મૂર્તિ મૂર્તિ ના જોઈએ, જેટલી છે એટલી મૂકો ને, પછી મૂર્તિ ને હું અમૂર્ત થયેલો છું એની પાછી મૂર્તિ મૂકીને શું કરું છું દાદા. હું તો અમૂર્ત થયેલો છું આ મૂર્તિ મૂકીને શું કરું. આ તો બહુ આ દાદા આપે તો બહુ આ બહુ મહત્વની વાત કીધી, કારણ કે પાછળથી આમ જ ગોટાળા થાય છે. ના આ ધંધો વેપાર માટે ખુલ્લું ખુલ્લું ના પાડી દઉં, પાછળ વેપાર કર્યો લોકો વેપાર કર્યો વેપાર કર્યો નથી. આપ અમૂર્ત થયા પછી હવે મૂર્તિ કેવી કેવી છે ના તીર્થંકર ને ફક્ત એટલું કે તીર્થંકર માટે એમ કહ્યું હતું કે આ ચોવીસ ફરી થવાનું નથી. ત્યારે લોકો એ કહ્યું મહાવીર ભગવાન ને કે સાહેબ તમારે જશો પણ અમારો આ શું થાય પાંચમો આવ્યો કાલવો પાંચમા આવ્યા સુધી ધર્મ છે, સરખામાં ધર્મ નથી કે ત્યાં સુધી જીન શાસન છે તો અમારે કાઢવો શી રીતે. માટે અમે તો તમે તમારી મૂર્તિ મૂકીને પણ તમને ભજીશું કે છે. શું કે છે તમને ભજીશું, તમને છોડવાના નથી. તમારી મૂર્તિ મૂકીને પ્રતિક લખ્યું, કહેલું પ્રતિક પણ એ કહેવાય મૂર્તિ મૂર્તિ કહેવાય. તમારું પ્રતિક મૂકીને પણ અમે તમને છોડવાના નથી. પણ ના એ ભગવાને કહ્યું છે, બરોબર છે. કારણ ના હોય ત્યારે શું કઈ કરવું, કઈક ધર્મ તો રહે, ભલે મોક્ષ માર્ગ બંધ થઈ જાય પણ મોક્ષ માર્ગ બંધ થઈ જાય. મૂર્તિ મોક્ષ માર્ગ નથી, ધર્મ માર્ગ છે. શું છે મૂર્તિ એ ધર્મ માર્ગ છે. મોક્ષ માર્ગ તો આતે જ્યાં ધવતે જ્યાં જાય તારે તાર ઉતરે ઉતરે તારે જાણવું કે આ ભાઈ નો મોક્ષ થવાનો વિચાર મળી ગયો. વિચાર એવું કઈ પુરાવો તો જોઈએ, પુરાવા વગરનું કેમ ચાલે તે, પુરાવો જોઈએ ના જોઈએ. 5000 રૂપિયા ગયા અને પછી મોડું ઉતરી જાય, મોડું ભલે ઉતરી જાય પણ અંદર અંદર ના ઉતરે તો આપણે જોઈએ કે સાચું છે. શું મળું તો ઉતરી જાય એ તો સંગીત ચેતના છે. શું છે સંગીત ચેતના? સંગીત ચેતના તે ઉતરી જાય તો એને અમે ના જોઈએ. અમે અંદર કેમનો છે જોઈ લઈએ, અંદર કશું ના થાય. મળું તો ભાઈ હા આ ભાત ઉતરી જાય છે, ખીચડી ઉતરી જાય છે, કે મળું ઉતરી ગયા ઘરે કે ઉતરી જાય છે પણ કેટલાક ના ના ઉતરે. આ જ્ઞાન ના બળ ઉપર આધાર રાખે છે, કેટલાક ને ના ઉતરે અને કોઈને ઉતરે જેથી કે ગુનો નથી પણ અંદર નથી ઉતર્યો, અંદર નથી ઉતર્યો. કારણ કે સંગીત ચેતના કહેવાય છે આ જે ચેતના છે ને, સંગીત ચેતના છે. સંગીત ચેતના થી શાનો સંગીત આવે, અસંગી નો સંગીત, અસંગી છે એનો અસંગી, અસંગી નો સંગીત. માલકી ભાવ છે એટલે અવલંબન વચ્ચે માલિકી ભાવ છે આ કુદગલ નું. બધા માલકી ભાવ છે દુનિયા, મારું કેટલા લોકો મારું નહીં કે પરમાણુ ને લેવા દેવાની ગતિની. આ વચ્ચે માલિકી ભાવ ઉભો થયો છે વચ્ચે. હા, લાગણી વાળો ભાવ. લાગણી વાળો. તારા પપ્પા હારું કેમ લાગણી ઉભી થાય? તારા ભાઈ માટે લાગણી ઉભી થાય. પાડોશ બીજો રહેતો તને બધા લાગણી ના થાય છે. કેમ થાય છે? કેમ થાય છે એ મમતા. એટલે આ આની જોડે આ દેહ ની એટલે આનું તો માલિકી ભાવ પાછું ત્યાં એટલું ફેલાયેલું છે. પેલું લાગણી લડી ના છે. લાગણી છે તેથી લડે છે. લાગણી ની ખાતર થઈ ગઈ છે તેથી લડે. મમતા છે તેથી લાગણી ઉભી થઈ જાય. મમતા હોય ના હોય તો લાગણી ના ઉભી થાય ને. એમને આ લોકો જોડે બહાર વરસાદ ભરતા એમને જોડે ઉભા રહીએ અને વાતો કરીએ. પોમ થઈએ સાળીઓ પાણી ગાય ગાય તો કે લાગણી બી ના થાય. એક ભાઈ મરી ગઈ થાય. ભગવાન ભેગો ફરે રે તાળીઓ પાડે તો જો મમતા દેખીએ તો તરત લાગણી થાય. તે અમેરિકામાં હોય તો એ લાગણી થાય. તારે કોણ કહે છે મમતા દેખીએ? બે ત્રણ તો લાગણી ના થાય અને બીજી અસરો થાય તો મમતા ખરી દે. એ લાગણી માં જ જાય. દરેક બધી અસરો લાગણી માં જ જાય. આવડે નઈ તમને બધા. કારણ કે પેલા દાય છે તે ગુમતો ખેંચી ને દર્શન દઈ રહે. આમ કરશો તમારે માર નહીં ચાલે એવું કહું. ડીલ કરતા તને ના આવડે આનંદ બિલકુલ ના. તું થોડું ઘણું જરા હાડી હલાવું આ તો હડે જ નહી. તું આપ નીચો કરું તો હું આપ નીચો કરું એવું. એ તો એ આ સૂચો કરશે ને તો આપણે મચડી નીચે થાય એમ તો કઈ દિલ તો માડવા ઘર માડવું છે ને આવું ચાલતું છે. સોનું કોળ માડવા નહીં માડવું પણ તને આવડે છે. ડીલ આવતી વસ્તુ છે નહી વસ્તુ. લાગણી ઉભી થાય ને બેઠા ત્યાંથી મમતા ને બેઠું લાગણી શરૂ થઈ. પછી દર પછી ખુબ રડે. અરે મારે કઈ હતી તેને ઓળખતો નતો તેને આપતું છે. નથી પણ એ નક્કી કરી ત્યાં નક્કી કરી એના હારે તો હવે આવે તો હું જ નાખું. છોકરી બહુ બગડે ના ના શું બહુ બગડે બીજા એના કરતા એને એને કેવું હાથું છે ખોટું એને મોકલી દેવું છે. એને કઈ આવે મળવું તારે મોકલી દઉં નહીં. મળવું નથી મળવું જ કરી આપું. દિલ તરફ પહેલા બે મહિના દિલ થતી ખજોડાઈ ને બેહીન કરી આપી લાગે ભાઈ જેમ ગોળ પહેણા લાગે ભાઈ મોટા મોટી વસ્તુ કેટલાક લોકો પહેલા પંચર પાસે રાખી જિંદગી પંચર ચાલે ભાઈ અભિભાઈ બે જાય ત્યાં મોં કોન્ફિડન્સ મળ્યો કે હું જાતે જ એવું ના નીકળ્યો એ તો એમ જ મને કૂરો કૂરો મીંડ્યો છે એવું માને છે ને ના તો ગયેલો નીકળ્યો મીંડો મોક્ષ માર્ગ સ્વાર્થ ના થાય જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, ઘેડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે. આવી બધી અવસ્થાઓ જેના લક્ષમાં છે એને વૈરાગ્ય શીખવાનો ના હોય. આ તો જે આજનું દેખાય છે તે દેખીને જ મૂર્છિત થઈ જાય છે, એને વૈરાગ્ય શીખવાનું છે. શીલ દર્શક પાનું ઘડી થતા કેવી દેખાય, મરે ત્યાં કેવી દેખાય, સાકડી લઈ જાય ત્યાં કેવી દેખાય, તો બાળે ત્યારે કેવી દેખાય, એ બધું લખમાં રહે છે. મૂર્છિત ના થવાય, આગળ લખે છે ને કે અનંત અવતાર થી આનું આજ ભોગવ્યું છે તો પણ છૂટતું નથી. એ જ અજાયબી છે ને, કેટલાય અવતાર થી વિષય સુખ નો વિરોધી થયેલો હોય, કેટલાય અવતાર થી વિષય સુખ ને આવરણિક દ્રષ્ટિ રહી ખુબ ખુબ વિચાર્યું હોય, જબરજસ્ત વૈરાગ ઉત્પન્ન થયેલો હોય તો વિષય છૂટે. વૈરાગ તો બધા બહુ ઉત્પન્ન થયેલા પણ એ ઓલવાઈ ગયેલા, પણ બીજી ગાય ઓલવાઈ ગયેલા. બહુ પસ્તાવા કરે, પસ્તાવા કરે, પસ્તાવે, પસ્તાવા કરે, પસ્તાવે. શરીરની અવસ્થા કેટલી જાય તો આસપાસ તેવું તેઓ રહે તેની અવસ્થા. આત્મા પ્રાપ્ત કરે છે, હું બિલકુલ જરૂરી આપડે તમે અહંકાર કોઈ કામ કરશે કે અહંકાર માં શક્તિ બહુ એ નક્કી કરે ને, તો આત્મા માંથી અનંત શક્તિ ભાઈ પડે. મારે આમ જ ના જરૂર જાય નઈ સાનિધ્યમાં બેસવાનું, જરા પદ પદ ગાવાનું, અગર વિધિઓ કરવાનું, એ બસ. પ્રશ્ન પ્રશ્ન જાણવાનું કોઈ બાકી નથી, જાણવાનું તો જાણી લીધું. ફેરફાર કઈ થાય નહી, ફરજો બજાય. જમાઈ ચડકાવે ખરો સસર, જમાઈ થયો છે માટે. આપડે જોઈએ જમાઈ છે એટલે રાગે સારું પડી બધા ગ્રહણ ત્યાગ કર્યું તો તેને ત્યાગ કર્યો. વકીલ ગ્રહણ થઈ ગઈ, પછી ત્યાગ કરવો પડ્યો. ત્યાગ કરવો પડ્યો. જો ગ્રહણ ના કરી હોત તો મારે કઈ વકીલાત નો ત્યાગ કરવો પડ્યો? ગ્રહણ નથી કરી એટલે દાદા આક્રમ ની અંદર જે આ ઇફેક્ટ જે છે, આ ઇફેક્ટ ઇફેક્ટ ને ઇફેક્ટ જે આક્રમ ની અંદર મનાય છે, બીજે બધે કોઝિસ મનાય છે. ઇફેક્ટ શું? ઇફેક્ટ એટલે આ ત્યાગ કર્યો તો ઇફેક્ટ આવી ને. હા ઇફેક્ટ છે ને, એ ઇફેક્ટ છે. એટલે કોઝિસ ખોળે અને હા એના કોઝિસ ખોળે. હા જયારે પેલા તો એને કોજ ગણે કે મેં ત્યાગ કર્યો. વિરોધ કરાવે આવું કે ત્યાગ કર્યો. આખું જગત સાધુ સંન્યાસી આચાર્ય આચાર્ય બધા તો આકાશ બગાસ બધે ઇફેક્ટ ને કોટ કે છે. કાશી જવા માટે શંકા ભરે નહી, એ સંઘ કાશી જવા માટે શંકા ભરે નહી. કેવી રીતે એવું કે છે કે તમે આવું ગાડું બોલો ત્યારે કદાચ અમે ચોખ્ખું બોલી છું. ઘરમાં આયા રાતે 11 વાગે, મહેમાન આયા હે, છોકરા બકરા હોવાની રૂમ માં સુઈ ગયા હોય, પછી મહેમાન આયા. રામજીભાઈ ઉગાડ્યું કે તમે કહો કેમ કોણ છે, કઈથી આયા તારે? કે હું નાગજીભાઈ, ના ઓળખ્યો મને? હું નાગજીભાઈ, મને ના ઓળખ્યો? એ ગામ બામ બધું નામ દે, એટલે આપડે કઈક ઓળખ્યો ભાઈ. ઉગાડ ઉગાડ ઉગાડવું પડે ને, કોઈ આવે તો તેનું સ્વાગત કરવું, તેને એ કરવું, એમાં ક્વોઝિસ સેવેલો હોય. એટલે અત્યારે ઇફેક્ટ આવે એવી, એટલે 11-11 ઉઠે અને પછી પેલા બહેન જોડે 3 જણ બીજા હોય, પેસવાની હાથે ચડે પડે. ક્યાં હુવાડીશ હું આ બધા અત્યારે, ક્યાં હુવાડીશું શું આ બધા હોની રૂમ માં ગયા, કોને ઉઠાડી ઓછો, પેલો છોકરો ઉઠે એવો છે ને, એટલે આ બધું ભાઈ જ્ઞાન અસરથી જાય, તે તરાડો પડે ભાઈ. તોય પણ એ બોલે નઈ, તરાડો પડે આવો પધારો બેહો તો. હવે આવો પચારો બેહો જે કે છે ને, ખોટા હાસ્ય સાથે, ખોટા હાસ્ય સાથે હવે એ જે આવો પધારો દેહો કે છે એ ઇફેક્ટ છે આ પહેલો નું કોટ કર્યું. અને પરિવાર કે છે આટલું ચા ચા બોલતો નહિ, ચા બોલું આખા આખો કપ માગે એને કહેતો કહે છે નહીં આટલું. મન તો યાદ હોય હા કે લોકો બોલ્યા એ કઠોળે ટાઈપ દે આવે ને એટલે પછી પાછા પેલા શું કેમ આપડે આવો પધારો ખીચડી કરીએ છીએ ખવડાવીએ છીએ પાછો ખોધી સેવા કરીએ છીએ. હું અત્યારે આવત તો સેવા કરી દીધું એકદમ ખરાબ રોટન ખરાબ ખોરી કરીએ છીએ. આ લોકો આવો પધારો કે છે ને એને ધર્મ કે છે. આ લોકો બોલા ધર્મ તો મહી થઈ રહ્યો છે પરલોક નો પરલોક ધર્મ પણ નામ કેવાય કે પરલોક ના માટે જે કરવામાં આવે એનું નામ ધર્મ કેવાય. આ લોક ના ધર્મ ને આપણે શું કરવો છે પણ પરલોક નો ધર્મ કેવો છે ત્યાં કઈ મહી તો એવું કે છે. અત્યારે કઈ થીમવા બોલો બૈરા કે થીમવા અત્યારે પણ હસી દીધું કઈ બોલ્યા અત્યારે આ હું આ રડ્યા કઈ થી આવ્યા છે તમે આ ખવડાવે ખરા ને આવું મહી શું કરે આવા ભાવ કરે ના એટલે કોઝી કોઝી જા કરે. હવે આ કોઝી થાય તો શું થાય હવે કોઝી ચા ની કોની પર કરે છે આ જાનવર ઉપર કરે નઈ ના સામે મનુષ્ય ઉપર માણસ ઉપર આ જાનવર થવાની નિશાની થઈ શું થયું દરિયા કઈ છીએ જગત આપતી શું કે છે કેવા સરસાચાર હતા ચા ની વાત કરી આપડે ખીચડી કરી ખીચડી બનાવી કેવા આચાર હતા. અરે માં મહી થયું તો તને શું ખબર પડે એને પરલોક બગાડ્યો એના કરતા તું અહીં નામ હુવો હોત તો સારું કે હુવો તેથી આ પરલોક બગડ્યો. પણ પેલા પરલોક બગાડ્યો ને એટલે હુએ આવ્યો કે રે નઈ કેટલે કે પરલોક બગડે અત્યારે આ જમાનામાં પછી શેની આશા રાખે છે આવતો બહુ ગૌ વાળા છે કઈ મોર્ગેટ નથી આચાર્ય મારે એવું હા. એક બિચારાના લુગડા બુગડા બધું નાખી દીધું પોટલી બોટલી બધું નાખી દીધું મહારાજ. એટલે મહારાજ બિચારો કંધાય બધા માં પહેરાય નઈ પડી રહ્યું છે એમાં એમના બાપ ને શું થાય લાઈન ખાઉ છું અને પડી રહું છું. તું અહીં નહીં બીજ જગા જા તું અહીં નહીં ત્યાં બીજે જઈ જઈને આવ્યો હવે થોડું થોડું ફરતું રહેવાનું ને પોટલી બોટલી બધું નાખી દીધું રાતે રાતે કેવા જાય બિચારો. પછી કુવામ પડ્યો બિચારા અમદાવાદ નું કુવામ પડ્યો તેથી આપડે બહાર ના હતા નથી તમે શું છે બગડી ગયેલું છે શું છે જેટલું સારું હોય તો સારું નહીં તો બગડી ગયેલું છે. પરલોક કેમ નો છે તે જોઈએ તો એક બે અવતાર માં કામ કરી નાખશે મોક્ષ લઈ જશે શું કરું. તમને એવું થાય ના થાય એવું નહીં પછી રામજીબેન થાય તમે એમ કહો રામજીબેન હા જો ખવડાવે શું કરાવે આવું બોલ એટલે ભૂસી ને ખવડાવે પણ જો આયા છે તારા સારી રીતે બોલાવે સવારી પાંચ રહ્યા ને કે છે એટલે ભૂસી ને ખવડાવે શું કરે પેલા કઈ શક્તિ ભૂસી ને ખાવાની એ તો એને મહી મીઠું લાગે ઉઠું સારું લાગે મહી ફરે મીઠું લાગે અત્યારે કઈ છું અને બૈરાજ મહી કે છે હું આ રડ્યા અત્યારે એમને ઊંઘવા નહી બગડે આવનાર નહી કરના નહી અમને તો ના આવે આ બીજા કઈ ઉપાધિ મેળવે આપડે અમને ખબર પડી જાય અને બીજા લોકો ખબર ના પડે એટલે હા આચાર્ય મહારાજ હોય છે એ બહાર નો આચાર બધા પણ અંદર કેવા જોર કરાવ મહારાજ નું તમને એવું સમજી ગયું આ લોકો ઇફેક્ટ ના કોઝિસ કે ક્યારે સમજાઈ ગયું એ આમ દાદા થયું પણ કાલે પરમ દિવસે વધારે ફોડ પડ્યો એનો આપ તો વાણી વાંચેલી ત્યારે થોડું થોડું આમ ખ્યાલ આવેલો પણ આ પરમ દિવસે વાત્ય થઈ કે વકીલાત છોડી એને ગ્રહણ કર્યાનો ત્યાગ એને ગ્રહણ જે કર્યું તેનો ત્યાગ કર્યું તું તે ત્યાગ કરવો પડે એને ગ્રહણ જ ના કર્યું હોય તો અમે ડિગ્રી ગ્રહણ કરી નથી મારે ત્યાગ કરવાનું છે કઈ વકીલાત પણ કે ડાક્ટર પણ કશું એ તો દાદા એના જેવું થયું કેવાય ને કે ભૂલ કરી હતી તે મેં સુધારી ગ્રહણ કર્યું ત્યાં વધારે છોડવું પડે છે ઠેઠ સુધી મૂળમાં લઈ જાય છે આ વાત વાત તો મૂળ ની જ છે ને આ રૂટપોટ છે આ રૂટપોટ ને નાશ કરે છે આ રૂટપોટ ને નાશ કરે છે દાડો કાપે દાડો કાપે ફરી ઉગી નીકળે તો બહુ દાર ચાલે નઈ આ પેલો ધોરી માર્ગ તો પેલો ક્યાંથી એટલા બધા પૂંચારી હોય ને ક્યાંથી લાવે એટલા બધા પૂંચારી જેથી એ લોકો ટીકા કરે ને ત્યાં બધા એ જાય છે દાદા ને તો એમાં કશો ફેરફાર થયો દેખાતો નથી હે ચીડા એમને ગયો હતો ને પેલા એને ચીડાતા હતા એને ભાઈ જોડે હવે એ આવું જોઈ ના આવે મને પૂછતા હોય તો કહી દઉં ભાઈ ના એને ચીડાય તેનો વધુ નથી આ તો આ લોક બગડ્યો છે પણ પરલોક સુધાર્યો છે ને શું કહ્યું છેડાયો તો આ લોક બગડ્યો એટલો ભાગ આખો બગડ્યો નથી જેટલો ભાગ છેડાયો એટલો બગડ્યો ને પણ એને પરલોક સુધાર્યો અને પેલો નથી છેડાયો તેને પરલોક બગાડ્યો પણ દાદા પરલોક સુધર્યો છે સુધરે છે એ તો એને અનુભવ થાય ત્યારે ને પરલોક જેનો સુધરતો હોય અને બહાર નો લૌકિક તો એ જ પ્રમાણે ચાલતું જ હોય ધારો કે ક્રોધાવેશ હોય ગમે તે દ્વેષ ભાવ હોય બધું હોય એ ચાલ્યા કરતું હોય અને અંદર નું સુધરતું હોય એટલે અંદર નું એટલે પરલોક નું હવે પરલોક નું સુધરે છે કે નથી સુધરતું એ એને ક્યારે ખબર પડે એટલે પોતા તરત જ ખબર પડે બહાર ખોટું થઈ રહ્યું છે એવું જાણે જાણનાર સુધારતો છે અંદર બહાર નું આવું જો ના જાણતો હોય તો અંદર નું બહાર ખોટું થઈ રહ્યું છે આ ના હોવું જોઈએ એવું જાણનારો અંદર સુધારે એનો ધંધો શું હશે સુધારવાનો જે નથી જાણતો અને બહાર ને તન્મય એકાર થાય છે અને જગત આખું તન્મય એકાર છે શું જરાય ભેદ નથી મય વિચાર આવે ને તો પછી આપડે કહીએ પછી આપડે ફોડ પાડી ગયા ત્યાં બોલાયા હતા. પછી મહી શું ખરા વિચાર કર્યા હતા? મહી તો વિચાર આવવા જ જોઈએ. આ તારે કેમ કઈ આવવા છે? જરૂર શું કે છે? એવું જવાબ દે આપણને. રાતે અહીંયા આવવાની જરૂર છે? મારા છોકરા વોકરા હોઈ ગયા એમ. અરે પણ હા, તું તારું બગાડ છે એમ લગ્ન એ તો આવવા જ વિચારશે રાતે. એના કરતા શું સારું ત્યાં અંગ્રેજો જેવું કે તમે હોટેલમાં જાઓ, અહીં અમારે તો જગ્યા ના હોય. એ સારું અમને કરતા એક જ નંદો શું દુખડે હણે? કેવું કેટલા દુખડે હણે? એક નંદો ભરીએ ની દુખ જતા રે ખોંદાની તો છોડે. અત્યારે આ બધું પહેરી ગયું છે ને બહાર નો બધું આ લોકાચાર બધું આ મહી આવડું અંદર આવડું એટલે પંદર પંદર પગાડી રહ્યા છે. એટલે દાદા એવું બને કે અક્રમ માં હોય તો પણ વૃત્તિઓમાં થોડો ફેરફાર થાય ખરો ને? ઓછું થાય ને બરાબર. આપણામાં પણ અક્રમ માં હોય તો પણ અંદર ની વૃત્તિઓમાં થોડો ફેરફાર થાય. બાહ્ય આચારમાં પણ થોડો ફેરફાર તો થાય ને? બાહ્ય આચારમાં પણ ફેર પડે ને? બાહ્ય અક્રમ અક્રમ હોવા છતાં પણ બાહ્યાચાર માં થોડો ફરક તો પડે જ ને? ક્રમ માં અક્રમ અક્રમ માં બાહ્યાચાર આખો ફેર પડવાનો, પણ ધીમે ધીમે ફેર પડે. નહીં ખાલી થાય ને ત્યાં ફેર પડતો જાય. ખરી પડે બધી વસ્તુઓ ખરી પડતી જેમાં અત્યારે આખો ઝાડમાં પાંદડા લીલો ખરી જેવા હતા કંખીર ખગીર ગયે ક્યારે દાડો ભરે? એ તો હા વસંત ઋતુ એ બધા ખરી પડે. તેમાં બધા ખરી પડે એટલે આપડે ખંખેરવાની જરૂર નહીં. જે ખરી પડવાની છે એને ખંખેરવાની જરૂર શું? ખરી પડે તેને ખંખેરવાની જરૂર છે. ધીમે ધીમે ખરી પડ્યા કરે. અહીંયા વસંત આવે ના આવે? અરે અમેરિકામાં આવે છે. અમેરિકામાં આપણે જે રહે આપણે આ બધા ઝાડો ઉગાઈ ગયો ના ઉગાઈ ગયા નહીં બિલકુલ પાંદડું જ ના મળે 3-3 મહિના સુધી. શું કહ્યું? અને પછી ફૂટે તો આમ પાંદડું જ આમ એક તૂટે રહી. અરે આ ખરી પડવા નવું નવું છે તે આવા આવક ના રહી ને એટલે ખરી પડવાનું. નવી આવક જોઈએ. ધીમે ધીમે ઓછું થઈ જવા થોડું ઘણું ઓછું થયું છે. સ્વીકારવા ત્યાં નથી ને કે આવી અમારા બાપ દાદા કરતા આવ્યા હજુ અમારા લોકો કશે પણ કઈ આવે ને આવું કઈ હોય જ નહીં. હા કઈ બધી ચાલે છે મન વચન કાયા ની એકતા હોય ત્યાં વાણી બી બોલ્યો કે આવું પધારો એની સાથે મનમાં પણ આવું પધારો. શું તેથી કહ્યું મેં ક્રમિક માર્ગ કયો હજી ચાલે કે મન વચન કાયા એકતા હોય? અને આ તો વચન થી બોલા આવો પધારો આમ છે તેમ છે મન કઈ થી હું આમ છે આમ શું શબ્દ ના આપડે કેવાય ને કેવાય. અને ખીચડી કઈ કહીએ તો આ બની લઈ રહ્યો ભર્યું ભરતી જ હોઈએ કોણ દે ને શું થાય છે? ચા પાણી પાણી મૂકવા ના થાય તો સારું કે છે તારું ખીચડી કરી આવે ફોરેન માં આવું નઈ કે વાત કે મહેમાન વ્યવહાર ગેસ્ટ ની વાત જ નહીં ને હોટેલ એ તો આ લોકો આવી હતી નબળી માં હોટેલ જ સારી સારી છે. શું ગેસ ની સિસ્ટમ ખોટી છે? ગેસ ની સિસ્ટમ તો બહુ ઉત્તમ છે. જો મન ને વાણી જો બહુ ઉત્તમ પણ અત્યારે સીરી વાડું ચાર્યું છે. જેવા ઘરે ચાર રૂમ હોય ને ચારે રૂમ માં છે બે દરેક એક એક રૂમ લઈને બેઠો હોય અને પેલા તો પરચુણ થઈ ગયું પરચુણ સ્વતંત્ર રૂમો એટેચ ને ઓછા કરવાના છે તો એટેચ એટેચ હોય છે કે કાળે વિચિત્ર આવી ગયો છે કાળ કાળે કામ કરી રહ્યો છું એટલું સમજી ગયા બધા ઇફેક્ટ ને કદી જ માણસ હે આખું જગત છે સાધુ સિનિયર અત્યારે તેથી મને રાતમાં ગોંઠે છે સિદ્ધાંતમાં નથી ગાંઠતા આપણે કઈ કા તમારી ઇફેક્ટ ને તમે ક્વોજી જ રહ્યા ક્વોજી ને ઇફેક્ટ કરી રહ્યા છો કે નહીં એ બીજી વાત આપણી માન્ય કરે પુસ્તક બહુ સુંદર છે આત્માવાણી બહુ સુંદર છે સિદ્ધાંત આવી દેખાશે અને મોહ ક્યાં ઉત્પન્ન થાય મોહ વાળા પછી હા મોહ વાળા ને આ બુદ્ધિશાળી ખરા ને બધા અને મોહ વાળા કઈ બુદ્ધિ જતી રહે છે પછી એટલે મોહ થી થતા પાસ કરી પણ પછી બુદ્ધિ તો આગળ ગયડી થાય જુએ પછી બુદ્ધિ જે કકડાટ થાય છે નહીં કોને કે હવે આંગ ઉપંગ બધા થથરી જાય છે જે કકડાટ થાય બુદ્ધિશાળીઓ ને કે કોને આવે કોઈ પુસ્તક માં આવું વાક્ય ના હોય આટલી જાગૃતિ વાળું વાક્ય ના અને આવું તો શીખી ગયો આમાં તો ધ્યાન આપતો થઈ ગયો આવું શીખી ગયો પછી ત્યાં બેસે હા એવું ના શીખાયું નથી પાછું કારણ કે બીજી જગ્યાએ જાગૃતિ વરી જાય છે એ જાગૃતિ અમો ગાળવા મળી જાય પણ અમો પાછો થાય છે શું ના ભાઈ આવો એક એક વાત છો પછી માથરી વાર ના હોય તો મારી પાસે બહેરી ને બેવા સમાજ બનશે બેવું કેમ જોઈ લીધું કે એના શું કરતા જોખમ બધું પારું કરો જોખમ પારું લાયબિલિટી વિચાર ના ખબર પડે કે બેબી હતી ત્યાં કેવી હતી ગદમાં કેવું હતું આવી થઈ ત્યાં કેવી હતી આવી થઈ રહી કેવી હતી એ ખબર ના પડે આવી આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે તેને વૈરાગ શીખવવાનો ના હોય વૈરાગ શીખવાનો તો લક્ષમાં છે આ તો જે આજનું દેખાય છે તે દેખીને જ મૂર્છિત થઈ જાય છે એને વૈરાગ શીખવવાનો કલયુગ નો સ્વભાવ એવો વૈરાગ આવવાનો ક્વોજિત બંધ કરી દે બધા ક્વોજિત બંધ કરી દે શું સંદાસ સારા હતા અંદર વૈરાગ આવતો હતો બુદ્ધિશાળીઓ ને તે હું એવો કહી નાખ્યો અંધેરાથી ઊંઘા આવે નહીં ઘર મેં જતા નતા પેલા બે ને પાછા આવતા ગયો ના ગયો કઈ પાછો આવે પેલા ગયો ના ગયો કઈ પાછો આવે બુદ્ધિશાળીઓ ના આદેશ હેરામ વિરોધ અભા રાખતું બધું આવતું પણ જો એના પુણ્ય લઈને નિરાતે કેવું સંદર અંદર દાઢી કરતા કરતા ચાલે વૈરાગનું બુરજ ઉડી દીધી આ કાર નો સ્વભાવ એવો હતો વૈરાગ ના બધી જગ્યાઓ ડાબી દીધી વૈરાગ ની બધી જગ્યાઓ ડાબી ઉપર ઢોકણા કરી દીધા ઢોકણા ઉકાળી દીધા સંદાસે સિરામ અને પછી અત્યારે ગામડે જવાનું થાય ને પછી દસ કે પંદર એક વિષય કરતા આ બાજુ ચાર પગ વાળા જઈ આવે ચાર પછી પાછું આ જે કાર્ડ ચડી ગયો ને એ કાર્ડ થી ઉઠાડવા માટે આ બાજુ જવું પડે વધારે વધારે આઠ થી તો ઓછું નહીં આઠ અવતાર તો કરી આવું પડે ત્યારે આ કાર્ડ ઉતરે કાર્ડ ઉતરતો ઉતરતો પછી પાછો અહીંયા આવે તમારો કાર્ડ ઉતરી ગયેલો પણ ઇનામ સારું મળે છે તે બુદ્ધિશાળી ને ઇનામ કેવું બુદ્ધિશાળી માટે ખાસ બુદ્ધિશાળી તો કેનું નામ કેવાય પલ્લોક ના બગડે કોઈ પણ પલ્લોક ના બગડે બુદ્ધિશાળી પલ્લોક ના બગડે હે પલ્લોક ના બગડે અને મને કે છે બુદ્ધિજીવીઓ છે ને તમારી વાત ને આમ કે છે મેં કહ્યું હા એ બુદ્ધિજીવી ને ઓળખી ગયો તો મારી પણ આ વખત બુદ્ધિજીવીઓને ટોલકાયેલ કે આ વજન તારું કહું એટલું તારી બુદ્ધિ વેટ તારી બુદ્ધિ ને વેટ કાઢી બુદ્ધિ નો વેટ ક્યારે થાય પરલોક ના બગાડે અને તેટલા હાથ ગયો અમે